श्री ब्रह्म पुराण अध्याय 96 श्री वासुदेव ना पूजन नो महिमा तथा एकादशी भगवान ना मंदिर मा जागरण करवानु महात्मय ब्रह्म राक्षस ने चांडाल नी कथा। मुनिओए कह्यु, महर्षि अमे भगवान श्री विष्णु नो अद्भुत रहस्य सांभळ्यु, ए सर्व पापों ने दूर करनारु, पुण्यमय धन्य तथा संसार बंधन नो नाश करनारु छे। महामुनि શ્રી વાસુદેવના પૂજનમાં સંલગ્ન રહેનારા મનુષ્યો ભક્તિથી એમનું વિધિપૂર્વક પૂજન કરીને કઈ ગતિને પ્રાપ્ત થાય છે? વ્યાસજી બોલ્યા, મુનિવરો તમે બહુ સારી વાત પૂછી છે, આ વૈષ્ણવોને સુખ આપનારો વિષય છે, ધ્યાનથી સાંભળો। વૈષ્ણવોને માટે સ્વર્ગ અને મોક્ષ દુર્લભ નથી। વૈષ્ણવો જે જે ભોગોની અભિલાષા કરે છે તે બધા ભોગોને તેઓ પ્રાપ્ત કરી લે છે। જેમ કોઈ વ્યક્તિ કલ્પવૃક્ષ પાસે પહોંચી ગયા પછી પોતાની ઈચ્છા મુજબ ફળ પ્રાપ્ત કરે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સમસ્ત અભિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે। ભક્ત મનુષ્ય શ્રદ્ધા અને વિધિ સાથે જગદગુરુ ભગવાન વાસુદેવનું પૂજન કરીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોના ફળ સ્વરૂપ સ્વયં ભગવાનને પ્રાપ્ત કરી લે છે। જેઓ સદા ભક્તિપૂર્વક અવિનાશી વાસુદેવની પૂજા કરે છે, એમના માટે ત્રણેય લોકમાં કાંઈ જ દુર્લભ નથી। સંસારમાં એ મનુષ્ય ધન્ય છે જેઓ સમસ્ત મનોવાંછિત ફળોને આપનારી જેઓ સમસ્ત મનોવાંછિત ફળોને આપનારા સર્વ પાપહારી શ્રી હરિનું પૂજન કરે છે। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સ્ત્રી અને અંત્ય જ બધા સુરશ્રેષ્ઠ ભગવાન વાસુદેવનું પૂજન કરીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે। ધન્યાસ્તે પુરુષા લોકે યે અર્ચયંતિ સદા હરિમ સર્વ પાપ હરમ દેવમ સર્વ કામ ફલપ્રદમ બ્રાહ્મણાઃ ક્ષત્રિયા વૈશ્યાઃ સ્ત્રિયઃ શુદ્ર અંત્ય જાતયઃ સંપૂજ્ય તમ શુરવરમ પ્રાપ્નુવંતિ પરામ ગતિમ। 206 અધ્યાય 13-14 શ્લોક સંખ્યા। બંને પક્ષને એકાદશી એ ઉપવાસ દ્વારા એકાગ્રચિત થઈને વિધિપૂર્વક સ્નાન કરીને ધોયેલા વસ્ત્રો પહેરવા, ઇન્દ્રિયોને વશમાં કરીને પુષ્પ, ગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય, વિવિધ પ્રકારના ઉપહાર, જપ, હોમ, પ્રદક્ષિણા, વિવિધ પ્રકારના દિવ્ય સ્તોત્ર, મનોહર ગીત, વાદ્ય, દંડવત, પ્રણામ તથા જય શબ્દના ઉચ્ચારણ દ્વારા શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવી। પૂજન પછી રાત્રે જાગરણ કરીને શ્રીકૃષ્ણનું ચિંતન કરતા રહીને એમની કથા વાર્તા કરવી અથવા ભગવાન સંબંધી પદોનું ગાન કરવું। આમ કરનાર મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમ ધામમાં જાય છે, એમાં જરાય સંદેહ નથી। મુનિઓએ પૂછ્યું, મહામુનિ ભગવાન વિષ્ણુને માટે જાગરણ કરીને ગીતો ગાવાનું શું ફળ છે? સાંભળવાની અમને બહુ ઉત્કંઠા છે। વ્યાસજી બોલ્યા, મુનિવરો ભગવાન વિષ્ણુ માટે જાગરણ કરીને ગીતો ગાવાનું જે ફળ બતાવવામાં આવ્યું છે એનું ક્રમશઃ વર્ણન કરું છું, સાંભળો। આ પૃથ્વી પર અવંતી નામે પ્રસિદ્ધ એક નગરી હતી, જ્યાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુ વિરાજમાન હતા। એ નગરી પાસે એક ચાંડાળ રહેતો હતો, જે સંગીતમાં કુશળ હતો। એ ઉત્તમ વૃત્તિથી ધન ઉપાર્જન કરીને કુટુંબનું ભરણ પોષણ કરતો હતો। ભગવાન વિષ્ણુ પ્રત્યે એની અપાર ભક્તિ હતી, એ પોતાના વ્રતનું દૃઢતાપૂર્વક પાલન કરતો હતો। દરેક મહિનાની એકાદશી ઉપવાસ કરતો અને ભગવાનના મંદિરની પાસે જઈને તેમને ગીતો સંભળાવતો હતો। એ ગીતો ભગવાનના નામોથી યુક્ત અને એમની અવતાર કથાઓ સાથે સંબંધ ધરાવતા ગાંધાર, સડજ, નિષાદ, પંચમ અને ધૈવત વગેરે સ્વરોથી એ ચાંડાળ રાત્રિ જાગરણના સમયે વિભિન્ન ગાથાઓ દ્વારા શ્રી વિષ્ણુનું યશોગાન કરતો હતો। દ્વાદશીએ પ્રાતઃ કાળે ભગવાનને પ્રણામ કરીને પોતાના ઘરે આવતો અને પહેલા જમાય ભાણેજ અને કન્યાઓને ભોજન કરાવીને પછી સ્વયં સપરિવાર ભોજન કરતો હતો। આ પ્રમાણે વિચિત્ર ગીતો દ્વારા ભગવાન વિષ્ણુની પ્રસન્નતાનું સંપાદન કરતા કરતા એ ચાંડાળનો આયુષ્યનો મોટો ભાગ પસાર થઈ ગયો। એકવાર ચૈત્રના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ એ ભગવાન વિષ્ણુની સેવા કરવા માટે જંગલના ફૂલોનો સંગ્રહ કરવાના હેતુથી ભક્તિપૂર્વક વનમાં ગયો। શિપ્રાના તટ પર મોટા વનની અંદર એક બહેડાનું વૃક્ષ હતું. એની નીચે ગયા પછી કોઈ રાક્ષસે ચાંડાળને જોયો અને એનું ભક્ષણ કરવા માટે એને પકડી લીધો. આ જોઈને ચાંડાળે રાક્ષસને કહ્યું, ભદ્ર, તમે મને આજે ખાશો નહીં, કાલે સવારે ખાઈ જજો. હું સાચું કહું છું, હું સવારે તમારી પાસે આવી જઈશ. રાક્ષસ, આજે મારું બહુ મોટું કાર્ય છે, તેથી મને છોડી દો. મારે ભગવાન વિષ્ણુની સેવા માટે રાત્રિ જાગરણ કરવું છે, તમારે એમાં વિઘ્ન નાખવું ન જોઈએ. બ્રહ્મ રાક્ષસ, સમગ્ર જગતનું મૂળ એટલે કે બીજ સત્ય જ છે, તેથી મારી વાત સાંભળો. હું સત્યના સમખાઈને કહું છું કે હું તમારી પાસે પાછો આવીશ. પારકી સ્ત્રીઓ પાસે જતા અને પારકા ધનને છીનવી લેનારા મનુષ્યને જે પાપ લાગે છે, બ્રહ્મત્યારા દારૂડિયા અને ગુરુપત્ની ગામી તથા શુદ્ર જાતિની સ્ત્રી સાથે સંબંધ રાખનાર દ્વિજને જે પાપ લાગે છે, કૃતજ્ઞ મિત્રઘાતી બીજી વાર લગ્ન કરેલી સ્ત્રીના પતિ, ક્રૂરતાપૂર્ણ કર્મ કરનાર પુરુષ, કુંપણ તથા વંધ્યાના અતિથિને જે પાપ લાગે છે, અમાવસ્યા, અષ્ટમી, ષષ્ઠી અને બંને પક્ષોની ચતુર્દશીમાં સ્ત્રી સમાગમથી જે પાપ લાગે છે, બ્રાહ્મણ જો રજસ્વલા સ્ત્રી પાસે જાય અથવા શ્રાદ્ધ કરીને સ્ત્રી સમાગમ કરે તો તેનાથી જે પાપ લાગે છે, મિત્રની પત્ની સાથે સંભોગ કરનારને જે દોષ લાગે છે, ચુગલીખોર, દંભી, માયાવી અને મધુઘાતીને એટલે કે મધ નષ્ટ કે ભેગું કરનારને જે પાપની પ્રાપ્તિ થાય છે, બ્રાહ્મણને આપવાનું કહીને પછી તેને ન આપવાથી જે દોષ લાગે છે, સ્ત્રી હત્યા, બાલ હત્યા અને મિથ્યા ભાષણ કરનારને જે પાપના ભાગીદાર થવું પડે છે, દેવતા, વેદ, બ્રાહ્મણ, રાજા, મિત્ર અને સાધ્વી, સાધ્વી સ્ત્રીની નિંદા કરવાથી જે પાપ લાગે છે, ગુરુ પર વ્યર્થ કલંક લગાડનાર, વનમાં આગ લગાડનાર, ગાયની હત્યા કરનાર, બ્રાહ્મણ અધમ થવાથી અને મોટા ભાઈના લગ્ન થયા પહેલા સ્વયં લગ્ન કરી લેવાથી જે પાપ લાગે છે, તથા ભ્રૂણ હત્યા કરનાર મનુષ્યને જે પાપની પ્રાપ્તિ થાય છે, અથવા અહીં અનેક શપથોનું વર્ણન કરવાથી શું લાભ. રાક્ષસ, એક ભયંકર સોગંદ સાંભળી લો, જોકે તે કહેવા યોગ્ય નથી તો પણ કહું છું. પોતાની કન્યાને વેચીને જીવન નિર્વાહ કરનાર, ખોટી સાક્ષી આપનાર અને અનધિકારી પાસે યજ્ઞ કરાવનાર મનુષ્યને જે પાપના ભાગી થવું પડે છે, તથા સંન્યાસી અને બ્રહ્મચારીને કામભોગમાં આસક્ત થવાથી જે પાપ લાગે છે, તે બધા પાપ મને લાગે જો તમારી પાસે પાછો ન આવું. ચાંડાળની આ વાત સાંભળીને બ્રહ્મ રાક્ષસને બહુ આશ્ચર્ય થયું. એણે કહ્યું, જા સત્ય દ્વારા પોતે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરજે. રાક્ષસના પ્રમાણે કહેવાથી ચાંડાળ ફૂલ લઈને ભગવાન વિષ્ણુના મંદિરમાં આવ્યો. એણે બધા ફૂલ બ્રાહ્મણને આપી દીધા. બ્રાહ્મણે એ ફૂલોને જળથી ધોઈને એમના દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરીને પોતાના ઘરે ગયો. પરંતુ ચાંડાળે મંદિરની બહાર જ ભૂમિ પર બેસીને ઉપવાસ પૂર્વક ગીત ગાતા ગાતા રાત્રિ જાગરણ કર્યું. રાત પૂરી ગઈ. રાત પૂરી થઈ સવાર પડી અને ચાંડાળે સ્નાન કરીને ભગવાનને નમસ્કાર કર્યા. પછી પોતાની પ્રતિજ્ઞા અનુસાર તે રાક્ષસ પાસે ચાલ્યો. તેને જતો જોઈને કોઈ મનુષ્ય પૂછ્યું, ભદ્ર, ક્યાં જાઓ છો? ચાંડાળે બધી વાત કહી સંભળાવી. ત્યારે તે મનુષ્ય ફરી બોલ્યો, આ શરીર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થનું સાધન છે, તેથી વિદ્વાન પુરુષે સંપૂર્ણ યત્ન સાથે એનું પાલન કરવું જોઈએ. મનુષ્ય જીવતો રહે તો એ ધર્મ, અર્થ, સુખ અને શ્રેષ્ઠ મોક્ષ ગતિને પ્રાપ્ત કરી લે છે. જીવતો રહે તો એ યશનું પણ ઉપાર્જન કરે છે. સંસારમાં મરી ગયેલા મનુષ્યની કોઈ ચર્ચા કરતું નથી. એની વાત સાંભળીને ચાંડાળે યુક્તિપૂર્વક શબ્દો દ્વારા જવાબ આપ્યો, ભદ્ર, મેં સમ લીધા છે, તેથી સત્યની રક્ષા માટે રાક્ષસની પાસે જાઉં છું. ત્યારે મનુષ્ય ફરી કહ્યું, સાધુ, તમે આવી મૂર્ખતા કેમ કરો છો? ગાય, સ્ત્રી અને બ્રાહ્મણની રક્ષા માટે લગ્ન વખતે, રતિના પ્રસંગમાં, પ્રાણ સંકટમાં હોય ત્યારે અને સર્વસ્વનું અપહરણ થયું હોય ત્યારે, આ પાંચ પ્રસંગે અસત્ય બોલવાનું પાપ લાગતું નથી. ગો સ્ત્રી દ્વિજાનામ પરિરક્ષણાર્થમ વિવાહ કાલે શ્રુત પ્રસંગે પ્રાણ અત્યયે સર્વધન અપહારે પંચાનૃતા અન્ય હો રપાતકાની. 227મો અધ્યાયનો 50મો શ્લોક. એ મનુષ્યની વાત સાંભળીને ચાંડાળે ફરી ઉત્તર આપ્યો, તમારું કલ્યાણ થાવ, તમે આવી વાત ન કહો, સંસારમાં સત્યનો જ આદર થાય છે, પૃથ્વી પર જે કંઈ સુખ સામગ્રી છે તે સત્યથી જ પ્રાપ્ત થાય છે, સત્યથી જ સૂર્ય તપે છે, સત્યથી જ જળમાં રસ સ્થિત છે, સત્યથી જ અગ્નિ દાહક છે અને સત્યથી જ વાયુ વહે છે, મનુષ્યને સત્યથી જ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી સત્યનો પરિત્યાગ કરવો ન જોઈએ, સંસારમાં સત્ય જ પરબ્રહ્મ છે, યજ્ઞોમાં પણ સત્ય જ સૌથી ઉત્તમ છે તથા સત્ય સ્વર્ગમાંથી આવેલું છે, તેથી સત્યનો ત્યાગ કદી કરવો ન જોઈએ, સત્યે નારકઃ પ્રતપતિ સત્યે નાપો રસાત્મિકાઃ જ્વલ અત્યગ્નિશ્વ સત્યેન વાતિ સત્યેન મારુતઃ ધર્મ અર્થ કામ સંપ્રાપ્તિ મોક્ષ પ્રાપ્તિશ્વ દુર્લભા સત્યેન જાયતે પુંસામ તસ્માત સત્યમ ન સંજ સત્યજેત સત્યમ બ્રહ્મ પરમ લોકે સત્ય યજ્ઞેષુ ચ ઉત્તમમ સત્યમ સ્વર્ગ સમાયાતમ તસ્માત સત્યમ ન સત્યજેત 227માં અધ્યાયના 53 થી 55 શ્લોક સંખ્યા. આ પ્રમાણે કહીને ચાંડાળે મનુષ્યને સત્યનો પ્રભાવ સમજાવીને તે સ્થાન પર ગયો જ્યાં પ્રાણીઓનો વધ કરનાર બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. ચાંડાળને જોઈને બ્રહ્મ રાક્ષસની આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ. એણે ચાંડાળના વચન પાલનને સ્વીકારતા કહ્યું, મહાભાગ તમને સાધુવાદ, તમે વાસ્તવમાં સત્ય વચનનું પાલન કરનારા છો, તમે તો સત્ય સ્વરૂપ છો, હું તમને ચાંડાળ નથી માનતો, તમારા આ સત્ય પાલન રૂપી કર્મથી હું તમને પવિત્ર બ્રાહ્મણ સમજું છું, તમારા મુખમાં કલ્યાણનો નિવાસ છે, હવે હું તમને ધર્મ વિશે થોડી વાત પૂછું છું, તે જણાવો, તમે ભગવાન વિષ્ણુના મંદિરમાં કયું કાર્ય કર્યું? માતંગે કહ્યું, સાંભળો, મેં મંદિરમાં નીચે બેસીને ભગવાનની સામે મસ્તક નમાવ્યું અને એમના યશોગાન કરતા રહીને આખી રાત જાગરણ કર્યું. બ્રહ્મ રાક્ષસે ફરી પૂછ્યું, મને જણાવો કે તમને આ પ્રમાણે ભક્તિપૂર્વક વિષ્ણુ મંદિરમાં જાગરણ કરતા કેટલો સમય વ્યતીત થઈ ગયો? ચાંડાળે હસીને કહ્યું, રાક્ષસ, મને દરેક મહિનાની એકાદશીએ જાગરણ કરતા 20 વર્ષ વ્યતીત થઈ ગયા. આ સાંભળીને બ્રહ્મ રાક્ષસે કહ્યું, સાધુ, હવે હું તમને જે કંઈ કહું છું તે કરો, મને એક રાત્રિના જાગરણનું ફળ અર્પણ કરો. મહાભાગ, આમ કરવાથી તમને હું છોડી દઈશ, અન્યથા હું 3 વાર સત્યના સમ ખાઈને કહું છું કે તમને કદાપી છોડીશ નહીં. આમ કહીને ચૂપ થઈ ગયો. ચાંડાળે કહ્યું, નિશાચર, મેં તમને મારું શરીર અર્પણ કરી દીધું છે, તેથી હવે બીજી વાત કરવાથી શું લાભ, તમે મને ઈચ્છા અનુસાર ખાઈ જાઓ. ત્યારે રાક્ષસે ફરી કહ્યું, સારું, રાત્રિના 2 જ પ્રહરના જાગરણનું અને સંગીતનું પુણ્ય મને આપી દો, તમારે મારા પર પણ કૃપા કરવી જોઈએ. આ સાંભળીને ચાંડાળે રાક્ષસને કહ્યું, આ કેવી ધડ માથા વિનાની વાત કરો છો, મને ખાઈ જાઓ, હું તમને જાગરણનું પુણ્ય નહીં આપું. ચાંડાળની વાત સાંભળીને બ્રહ્મ રાક્ષસે કહ્યું, ભાઈ, તમે તો પોતાના ધર્મ કર્મથી સુરક્ષિત છો, કયો એવો અજ્ઞાની અને દુષ્ટ બુદ્ધિનો પુરુષ હશે જે તમારા પ્રત્યે જોવાની અને તમારા પર આક્રમણ કરવાની અથવા તમને પીડા આપવાની હિંમત કરશે? દિન પાપી વિષયી નરક પીડિત અને મૂઢ જીવ પર સાધુજનો સદા દયાળુ હોય છે. મહાભાગ, તમે મારા પર કૃપા કરીને 1 પહોરના જાગરણનું પુણ્ય આપી દો અથવા પોતાના ઘરે ચાલ્યા જાઓ. ચાંડાળે કહ્યું, ન તો હું ઘરે જઈશ કે ન તમને કોઈ પ્રકારે 1 પ્રહોરનું પુણ્ય પણ આપીશ. આ સાંભળીને બ્રહ્મ રાક્ષસ હસી પડ્યો અને બોલ્યો, ભાઈ, રાત્રિના 6લા પહોરમાં તમે જે અંતિમ ગીત ગાયું હોય તેનું ફળ મને આપી દો અને પાપથી મારો ઉદ્ધાર કરો. ત્યારે ચાંડાળેને કહ્યું, જો તમે આજથી કોઈ પ્રાણીનો વધ ન કરો તો હું તમને મારા 6લા ગીતનું પુણ્ય આપી શકું છું, એ સિવાય નહીં. બહુ સારું કહીને બ્રહ્મ રાક્ષસે એની વાત માની લીધી. ત્યારે ચાંડાળે એને 1/2 મુહૂર્ત એટલે કે 24 મિનિટના જાગરણનું અને 6લા ગીતનું ફળ આપી દીધું. એ પ્રાપ્ત કરીને બ્રહ્મ રાક્ષસે ચાંડાળને પ્રણામ કર્યા અને પ્રસન્ન થઈને તીર્થોમાં શ્રેષ્ઠ પૃથુદક તીર્થ તરફ ચાલ્યો ગયો. ત્યાં નિરાહાર રહેવાનો સંકલ્પ લઈને બ્રહ્મ રાક્ષસે પ્રાણ ત્યજી દીધા. એ ગીતના ફળથી પુણ્યની વૃદ્ધિ થવાને કારણે એનો રાક્ષસયોનિમાંથી ઉદ્ધાર થઈ ગયો. પૃથુદક તીર્થના પ્રભાવથી દુર્લભ બ્રહ્મલોકમાં જઈને તેણે 10,000 વર્ષ નિર્ભય રહીને નિવાસ કર્યો. અંતમાં એ જીતેન્દ્રિય બ્રાહ્મણ થયો અને તેનું પૂર્વ જન્મનું સ્મરણ જળવાઈ રહ્યું. હવે ચાંડાળની બાકીની કથા કહું છું, સાંભળો. રાક્ષસના ચાલ્યા ગયા પછી એ બુદ્ધિમાન અને સંયમી ચાંડાળ પોતાના ઘરે આવ્યો. તે ઘટનાથી ચાંડાળના મનમાં તીવ્ર વૈરાગ્ય જાગ્યો. એણે પોતાની પત્નીને રક્ષાનો ભાર પુત્રો પર નાખી દીધો. અને સ્વયં પૃથ્વીની પરિક્રમા શરૂ કરી. કોકા મુખથી લઈને જ્યાં ભગવાન સ્કંદના દર્શન થાય છે ત્યાં સુધી ગયો. સ્કંદના દર્શન કરીને તે ધારા નગરીમાં ગયો. ત્યાં પણ પ્રદક્ષિણા કરીને તે પર્વતોમાં શ્રેષ્ઠ વિંધ્યાચલ પર્વત પર જઈને પાપ મોચન તીર્થમાં પહોંચ્યો. ત્યાં તેને સ્નાન કર્યું. પછી પાપ રહિત થઈને તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થયું. અધ્યાય 96 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.